આપતી છે 25 રૂપિયા, પણ બે કહીએ 10 રૂપિયા તલાનું ને 2 રૂપિયા મળશે, 25 રૂપિયા કેટલો ખુશ છે. એટલે આ મનુષ્ય નો સ્વભાવ છે. નથી પાડવાનું એવું કેવામાં આવ્યું, પછી ઘરમાં તો રહેશે ને એટલે સંતોષ થાય. નથી પાડવાનો જે અપોસ હતો, પણ હવે ઘરમાં તું રહે છે, નોકરી કરે છે, એના અવલંબન થી મારે સંતોષ રહે. અને આ અવલંબન થી મળજે છે. તું મને મોડું દેખાય છે, મોડું જોવા માંગે. એટલે આ મનુષ્ય ના સ્વભાવ ને ઓળખી અને કામ લઈએ એટલે બઉ સુંદર છે. બરોબર છે. લાઈટ પેલો દાદા ઉઠે નઈ એટલા જોવું પડે ને કદાચ બધા મળશે. સાર મળશે ગમે છે એવું આખી દિશા જડે, આખી દિશા જડે અને ડિસાઈડ થઈ જાય. હા, દિશા જડે ને આનુવાર સ્થિતિ રે, પૂર્વવર્ત સ્થિતિ રે, દિશા જડે ને પોતાનું કામ નહી કરે. એનું નામ અક્રમ વિજ્ઞાન. અક્રમ વિજ્ઞાન એટલે શું? લોકોને તારે, પોતે ઠરે, લોકોને ઠારે અને લોકોના નિવેડા લે. શું કહ્યું? એટલી બધી આવે છે ને વાતો, દાદાજી બોલે છે ને આખો દિવસ જે સાયન્સ ની વાતો બૂમો પાડી પાડી ને કે છે. ખરેખર અંદર થી એમ થાય કે આ વિજ્ઞાન જગત ના ખૂણે ખૂણે પોકે. હા બરોબર, તો પછી જગત આખું શાંત છે. જો અને આ વિજ્ઞાન કામ આપવાનું છે. શું કરું? આ વિજ્ઞાન એમને બોલી રહ્યું નથી, આ વિજ્ઞાન જ કામ આપવાનું છે. જો પંચોતેર વર્ષ ના કાકા ને આ લોકો બહુ જીવાર છે. આ લોકો દુનિયાનું કામ નીકળી જાય. આજે વિજ્ઞાન નીકળ્યું, દુનિયાનું કામ નીકળી જાય. અને એક જ શબ્દ થી કેટલા રોગ જતા રહે છે. અનંત ના રોગ નીકળી, નહી તો આ બધા રોગ ના નીકળે. નવો રોગ થવા ના બે વાત બાકી જુદી, જૂનો નીકળે નઈ. આ તો જૂનો નીકળી જાય, નવો થવા ના દે. અને જે જેટલું રેગ્યુલર થઈ રહ્યો છે એનું પ્રોટેક્શન કરે, પાછું પ્રોટેક્શન કરે. દાદા ભગવાન, અંધાર નો દુરુપયોગ કરવો હોય તેને શું કહે? તારે કઈ સિક્રેસી છે? રોગો ખરા ને, રોગ છે, રોગ પણ મટી જશે એટલે નહીં કરે. તારે રોગ હોય તો હજુ થાય, હજુ થશે ના? હવે નહી થાય, હવે નહી થાય. તું ને એને વિધિ કરી લો ને, વિધિ કરી લો. હોય છે કઈ ને? એવું કઈ મહિના સુધી, એક મહિના મહિના સુધી કોલ રાખવાનો. ચાલો અમે રેડી કરી આવીએ. આ બધા વ્યવહાર ની શાંતિ રે અને હું આ માર્ગે ચાલુ એવું જોઈએ. હવે નહીં કહ્યું, ખબર નથી કોઈ આવી જાય સરળ પાપ વગર નો ધંધો હોય તો કે વેપાર ટ્રેડિંગ નો હોય કમિશન નો કઈ હોય તો કરી, બોજો બહુ નહીં રાખવાનો, માથે બોજો બહુ નથી રાખવો એમ. કમિશન એજન્ટ એવું થઈ જાય એવું, કેમ કે એમાં મારે ઓછું કરવું પડે, કોઈ નિયમ હોય, કોઈ એવો વેપારી મને નિયોગ આવી જાય જ્યાં સુધી એક્ટિવ હોય ત્યાં સુધી તો કરે, કરવું જ પડે ને. ના એવું કહે ને, આ તો સચ્ચા કરતા શું કરે, એક્ટિવ છે ને, મનમાં ઘણું જવા દેવા પણ શું કરે. મારો વિચાર ખરો એવો, ગોચવાડો છે આ જગત, ગોચવાડો છે જૂચવો જ, આપડે ગુસે ગયા તો જ ગુસાય, જગત ગોચવાડો છે જ નહીં. આપડી વાતો ભૂલી જાઓ, આમ શું થશે શું નહીં, આમ તેમ સર્વિસ જવાનું ચાલે તો હજી કર્યા કરવી, છોડી દીધી હતો, છોડી દીધી હતો. આપનું જે માર્ગદર્શન હોય એમાં તો સત્સંગમાં આવો, આવવાનું ને નિરંતર. મેં કીધું આપનું માંચ્યું તો ત્યાંથી પણ નિરંતર ખુબ વાંચતું વાંચ્યું, આપણી ચોપડી કાલે લઈ ગયો તો તું સૂતો નથી, પૂરી વાંચી કાઢી અને પૂરી બધી પ્રાર્થના કરી આખી વાંચી ત્યારે જ ઊંઘ્યો. હવે તો નિરંતર આવવાનો કે છે, અને જયારે ચોપડી વાંચી લાઇબ્રેરી માં ત્યારથી કાલે પાછી એક ચોપડી લઈ ગયા, કાલે એક ચોપડી આપી હતી. પૂર્વ ભવ ના કર્મો હશે, ઘણા પતિ પત્ની ને એવું હોય છે, બધે જ હોય છે. પત્ની જોડે ઝઘડ ક્યાં જોડે, પોતાની જાત પર ઝઘડો હોય છે, જાત ની જોડે ઝઘડો કરવા આવ્યો, જાત પર ઝઘડો છે એટલા માટે નહીં આવ્યો છું. આમાં જે પોતાની વસ્તુ નહી તેને પોતાની કરવા ગયા તેના ઝઘડા ઉભા થયા છે. પણ હું ભાગે હું એમ નથી, આનંદ ભૂલી ગયો, ઘણી વાર કશું મારું ઘરનું ધ્યાન રાખ્યા વગર નીકળે એટલે મૂળ માંથી જ વસ્તુ કાપી નાખે તો એવું જ કર્યો. રાજીપો એ જ આશીર્વાદ, રાજીપો રાખવામાં નાની પુરુષ દુનિયામાં કશું ચીજ જોઈ હતી એના પદગરી ચીજ, એમને હોદું આપવાતો એનો કામ છે, સ્ત્રીનો વિષય હોય નહીં. એટલે ત્યાં આગળ રાજી હોય એટલે પરમ વિનય જોઈએ, પરમ વિનય તો મને છે જ કે છે ના, એટલે કહું બીજું કઈ શું જોઈએ એટલે એમના આજ્ઞામાં રહેવાની ઈચ્છા એ ભાવ હોય ને એટલે રાજી હોય. એમની આજ્ઞા એટલે આપણા તમારા જ આત્માની આજ્ઞા, આવ્યા તારથી તમારું કામ નીકળવાની શરૂઆત થઈ છે. મારે કોઈ ઈચ્છા નથી, મારી બધી ઈચ્છા આત્મી ગઈ છે. એક જ ઈચ્છા છે કે હવે મનુષ્ય ભાવ મળ્યો છે તો મારો ભવાંતરે કઈ સારું થાય, ઊંચી ગતિએ જવું, નીચે તો જવાય જ નહીં, એવો આશીર્વાદ જોઈએ છે. બીજું કશું જોઈતું નથી કે આ મનુષ્ય ભાવ સફળ થાય. અને આત્મ સાક્ષાત્કાર કરાવો કે આત્મ સાક્ષાત્કાર માગો છો તો મુખ્ય જવું પડશે. ચોક્કસ ઈચ્છા 100%, 111%. હું એ હંમેશા ઈચ્છું છું, ભગવાન એવું જ માગું છું કે મને સમકિત મળે. હું ભગવાન એવું પૂજા કરું છું, એ જ માગું છું ડેલી. અને એથી જ મારી ઈચ્છાઓ ત્યાં થવું છે. આ માગણી ના હિસાબે જ મારી ઈચ્છાઓ ત્યાં થવું છે. ભગવાન પાસે મારી રોજ એજ માંગણીઓ છે કે મને સંકેત થાય. બીજું કઈ બીજું કોઈ ઈચ્છા નથી. જીવન બરાબર કરો પડે. અમુક અમુક તો સાચા ખરા છે એટલે ઇન્દ્રિયો નો ત્યાગ કરો માટે ત્યાગ શું કરો ઇન્દ્રિયો ત્યાગ કરવા માટે ત્યાગી થોડા ઘણા એવા હોય બાકી સાચા ખરા ને એટલે બધા ત્યાગી કહેવાય. શું કહેવાય? ત્યાગી કહેવાય. ત્યાગી મહારાજ, ત્યાગી સાધુ. અને આત્મા પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ત કરે એ સાધુ કહેવાય. આત્મા દશા સાધે એ સાધુ કહેવાય. તારા દુષ્કાળ છે દુષ્કાળ કરો ને. ત્યાગીઓ તો છે ને, હજુ હજુ દેશમાં છે ત્યાગીઓ. લક્ષ્મી આપડે આપીએ તો ના લે સંયમી ના કહેવાય. મને લૌકિક સંયમ કે છે લોકો, આપડા લોકો, આપડા લોકો કે સંયમી આયા કે સંયમદારી છે. કોઈ ભગવાન ના પાડે, ભગવાન ના પાડે. ભગવાન તો હાય તેને જ કહેવાય સંયમ. ભગવાન તો ક્રોધ માલ માં આવેલો સંયમ કર્યો છે એ થઈ જાય. જેને આર્થ ધ્યાન રાવ ધ્યાન ના થાય એને સંયમ કહેવાય. શું કહ્યું? બરાબર. કોને સંયમ કહેવાય? આર્થ ધ્યાન રૂપ ધ્યાન ના થાય એ સાધુ હોય કે ગ્રહસ્થી હોય એને સંયમ ભગવાને કહેવાય. કારણ કે આર્થ ધ્યાન રૂપ ધ્યાન થી જ બધી અધોગતિ શરૂઆત થઈ જાય છે. અને ધર્મ જ્ઞાન થી બોક્સ મળી ગયા. શું સારી વાત છે કે નહીં? એગ્રી છે. પણ એ મુશ્કેલ છે ને, ધર્મ જ્ઞાન આવવું એ મુશ્કેલ કર્યું છે. વાતો આપણે કરી શકીએ છીએ. ધર્મ ધ્યાન આવવું મુશ્કેલ ની વાળું છે. ના, ધર્મ ધ્યાન તો આ છે જ નહીં. અત્યારે ધર્મ તો જે જે છે ને તે નોમિનલ છે. શું ધર્મ ધ્યાન સમજતા કે આપણું ભગવાન ની આજ્ઞા અને ધર્મ મારે છે આજ્ઞા પૂરી પાડતા નથી. થોડી ઘણી આજ્ઞા સંપૂર્ણ પૂરણ કરે. શું કહું? પડી ના પડી ભગવાન આજ્ઞા આજ્ઞા પાડતી થોડું ઘણું છે. માનવા ભગવાન નું કહેલું સાચું છે એવું માન ચાલુ છે. બાકી ધર્મધ્યાન તો કોને કહ્યું? એ રૌદ્રધ્યાન અટકાવે એનું નામ કર્મધ્યાન. શું કહ્યું? આત્મધ્યાન થતું હોય તેને બંધ કરે એનું નામ કર્મધ્યાન. તો આત્મધ્યાન વખત આત્મધ્યાન થાય છે રૌદ્રધ્યાન રૌદ્રધ્યાન અટકાવવાની શક્તિ નથી માટે એને ધર્મ ધ્યાન નથી. તમે કોઈ ગજુ કાપે એકડે 2000 લઈ જાય, એકડે મનમાં એના થર ક્રૂર પરિણામ થાય, ગુસ્સા રહે થઈ જાય, એકડે દ્રવ જે ધ્યાન ઉત્પન્ન થાય આપણને, તમે સમજ પડે ને? હા બરાબર. હવે તીગડે તીગડે સમજદાર માણસ હોય, જ્ઞાન ને સમજતો હોય, વિતરાગો ના જ્ઞાન તે છે, આવું ગુસ્સે નહી થાય. તે શું કરશે? વિતરાગો ના જ્ઞાન ને સમજતો હોય તે શું કરે? ત્યાં આગળ લંડન એની છે, આ ગજુ કાપત છે, કર્ણ મારા કર્ણ ઉદય છે ને, એ નિમિત્ત છે. શું કે મારા કર્ણ ઉદય? આ કર્ણ ઉદય મારો છે, આ કાપનારો બધો નિમિત્ત છે. એવું ગણિત લાગે ગુસ્સો નહીં કરતા, એને ઉડતું મનમાં એમ કહે, સારું થયું આ કર્મ તું મને છોડાવું છું. 2000 થાય જાય તો આવું બને. શું કરે? એ તીડે ધર્મ ધ્યાન જબરજસ્ત તમે થાય છે, યોગ્ય છે, પણ આવી બહુ દુર્લભ વસ્તુ છે. આ મગજમાં આ વસ્તુ આવી, તમે જે સમજાવી એ વસ્તુ આવે ને, આત્મા અંદર થી છે, આપણે પડેલા છે, એ આપણે હટ્યા નથી. દાદુ મારે છે, અમને આવતી નહીં આવતી, શું કરીએ? જ્યાં સુધી આવરણો સાફ ન થાય, આત્માની ઉપરના આવરણો ઓછા ન થાય, ત્યાં સુધી ક્યાંથી આવવાનું? આવરણો આત્મા ઉપરના આવરણો જ્યાં સુધી ઓછા ન થાય ત્યાં સુધી ક્યાંથી આવવાનું? એટલે આવું જો તમે કરો અને એવું 100 વખત કરો તો અમે તમે કહીએ સંયમી પુરુષ છો. આટલું ધ્યાન રહું તો ધ્યાન બંધ કરે એમ નામ સંયમ. એ સહેજે તો મને આપે પોતાથી થતું નથી, કોઈ નો આશીર્વાદ મળ્યો થાય બાકી થતું નથી, પોતાનાથી થતું નથી, કોઈ આપ જેવાનો આશીર્વાદ મળ્યો તો થાય. મોટા મોટા આપડા મહારાજ ચક્ર શાસ્ત્ર જાણકાર એના કરે આપડે આપતો વળી વાત જ છે ને, કલો બધી વાત વળી આત્મા ક્લિયર ન થવો ત્યારે સમજ ન પડે. આ પછી બીજા સિવાય ના વિચાર કરતા. આ લોકો સંયમ કે છે ને, એ ખોટું નથી કેતા. કેટલાક સંયમ એ છે, તમારી ધ્યાન નહીં કરે. ગજુ કા બધા માર મારો તો નહીં કરે. આ બધા પૂજવાના યોગ્ય છે અમારે માટે, અમારે પૂજ્ય ગણાય. પૂજ્ય નહીં, ભગવાન જ છે તમારા માટે. તમારા માટે તો એ જ ભગવાન. આવું થઈએ નહીં હોય કે એક અવતાર મુક્તિ થાય એવી ડિગ્રી ધરાવતા લોકો ક્યાંથી લાવે? પણ તમે આકાર જુઓ, તમને એમ લાગે કે આઠ માણસ ના લાગે. એમ કઈ કહી શકાય નહીં, આકાર થી કઈ કહી શકાય નઈ. ના લાયક મોક્ષ મોક્ષ જોવે તો અંદર નું જોઈએ છે, અંદર નું સાચું જોઈએ. જોકે બહારના અત્યારે હાવ ના લાગ ના હોય, એમ કઉ છું ને કે જે જિંદા ને પાછળ એવું છે, લોકો જેને કહેવામાં આવે છે લોક વિરોધ ક્યાં હોય, લોકો જે એનો વિરોધ કરતા હોય, એવું ના હોય મને દારૂ પીતા હોય, આજે સામાન્ય વિરોધ સાચી નહીં કરે. એમની ગ્રંથ ગ્રંથિઓ બધી તૂટી ગયેલી છે. એ જોઈએ ગ્રંથિઓ નો ભેદ થવો જોઈએ. ગ્રંથિઓ નો ભેદ થવો જોઈએ. નહી ગ્રંથિઓ બધી તૂટી જવી જોઈએ. એ તો ભેદ થવો જોઈએ, તૂટી જવું જોઈએ. બાહ્ય ગ્રંથિ ને અંદર ગ્રંથિ બધી ગાંઠિયો થી બંધાયેલું છે ને. મમતા જોતી મમતા ના હોય છે પછી કશું લાગે જ નહીં. લેપ પડે જ નહીં, લેપ લાગે નહીં. સાહેબ બધા 20,000 ને બધું હતું. કેવા લાયક ને ના કેવા લાયક હોય કેવું પડે. એટલે અમને પાપ બસ ની ભૂત કરી નાખી. કારણ કે એક વાર બે હજાર માં મોકલી જવાનું જાણતો ના હોય તો શું ભૂલ્યો ના કરે. જાણ્યા પછી જયારે સમજ્યા ત્યાંથી માર્ગ બદલ્યો. સમજ્યા પછી માર્ગ બદલ્યો. સમજ્યા પછી માર્ગ બદલ્યો. સંકેત એટલે શું? નિત્યાત્મા સંકેત બે દ્રષ્ટિઓ છે. શું છે? દ્રષ્ટિઓ. ગમે એટલા આચાર સારા હોય બરાબર, પણ નિત્યાંત દ્રષ્ટિ છે એને અધોગતિ લઈ જશે. ઠીક છે, ગમે એવા આચાર વાતા ને કઈ જોવા નથી. તો દ્રષ્ટિ સમ્યક હશે તો કલ્યાણ થશે. સમ્યક દ્રષ્ટિ પોતાની મેળવે તો થાય નહીં. પોતે પોતાને બદલી છે. જ્ઞાની પુરુષ ને ભેગો થાય, જ્ઞાની કૃપા ઉતરે ત્યારે તમને દોષી લઈ જાય. એને દ્રષ્ટિ ફેરવી એટલે આમ કરી બરાબર. આવો જે મુક્ત પુરુષ હોય તે જ મુક્ત પ્રાણનું દાન આપે. બંધ થઈ જાય પછી બીજી કઈ જોઈએ. પછી બધા આવી ગયું છે. જ્ઞાની પુરુષ પક્ષ ના ના હોય. જૈન પક્ષ એવો પક્ષ કોઈ છે નહીં. જૈન તો મોનોપોલી કોઈ પાળેલો ધર્મ છે. નિષ્પક્ષપાતી હોય વિતરાગ ના પાક વિતરાગ છે. વિતરાગી માર્ગ મારો બરોબર. એટલે જૈન હોય વૈષ્ણવ હોય કોઈ પણ પંચ જે પાળે એનો ધર્મ. દરેક ધર્મ વાળા પાછા મેં એના ધર્મ ના જ કેવું લાગે. શું લાગે? ધર્મ ના અમારી વાણી બધાને સાચી લાગે. ભેદવારી ના લાગે. પ્રાર્થી પ્રાપ્તિ બધી થઈ પ્રાપ્તિ એવી ખરા. આ તો ધન દૌ ધ્યાન બંધ કરતા છોડી દે. એને સાચી વસ્તુ સમજમાં છોડી દે ને, પણ એને પછી સાચી વસ્તુ સમજમાં આવે તો છોડી દે ને. છોડનારો રહેતો નથી ને. આ જે તમે દશા કર્યા પછી મેં કહ્યું કે નવું ગ્રહણ નીકળવાનું, જૂનું છોડવાનું, જેમ છે ને મેરે છૂટી જવું છે, ખરી પડવું છે. આ તો 10-15 વર્ષ પછી ખરી જાય, ખરી જાય પણ જેટલા મારી પર્યાય સંસ્કાર પડ્યા છે ઓકી જાય, પડી જાય બરાબર છે. પોતાને નહીં, પોતાના અહંકાર રહે ને એટલે પછી કાલે તો શું બરાબર છે. એ હકીકત છે. હું છે કે માનો કે ભૂતકાળના રાજા મારા જેવું છે, અહંકાર અહંકાર ને રહી લીધો. હમણાં મને મારા ત્યારે લગ્ન જ્ઞાન આપો બરાબર છે. પછી મારે જાય ક્યાં પછી એટલે આપ્યું છે. અત્યારે લગભગ વાણી વેચાય પણ આપતો વાણી ના વેચાય. પહેલી આપતો વાણી હતો લગભગ 8 લાખ રહી ગયો. લોકલ સમજણ કોણ છે આજીવન તરીકે એટલે રમી મતો બંધ થઈ ગયા. એટલું રમી રમત બંધ થઈ જાય ને ફાયદો ને. પંખો ચાલે છે અંદર આખી રાત ના આવે છે. એની પાછળ નું કારણ કયું હશે? હું દાખલા તરીકે મારી વાત કહું તમને તો મને આંખ મીચું છું, આંખ મીચું ઊંઘ શરૂ, એની સાથે સ્વપ્ન શરૂ થઈ જાય. પણ કોઈ સ્વપ્ન યાદ ના રહે, કોઈ પણ સ્વપ્નમાં ભેરવાય નહીં. પણ દાદા સ્વપ્નમાં આવે છે ત્યારે એ યાદ રહે છે અને સંભળાય છે, એ યાદ રહે છે અને એનો સંકેત પણ પછી ઉગે છે. હવે પણ બીજા જે સાંસારિક સ્વપ્ન આવતા હોય છે એ શું હશે? એ કોઈ સંગ્રેલા સંસ્કારો નું પરિણામ હશે? વિચારો થી કર્મ બંધાયેલા છે, વિચારો થી કર્મ બંધાયેલા છે. વિચાર અને બુદ્ધિ થી બધા કર્મ બંધાયેલા છે. એ બધા આ જન્મ ના જ હોય, એ આ જન્મ આવે છે. આપણા જન્મ આ જન્મ તો હવે બંધાય છે. પણ તે રીતે આ દેહ ભાઈ ભરેલો છે, એ આ દેહ વચ્ચે જુદો રહે. એનું પ્રમાણ શું આપણે સમજવું? એ કેવી રીતે જાણવું કે આપણે છૂટા રહ્યા છીએ? એનું પ્રમાણ કેવી રીતે સમજવું કે આપણે જુદા રહ્યા છીએ, આપણે જુદા રહ્યા છીએ, એ પ્રમાણ કેવી રીતે સમજવું? ખ્યાલ આવે એવું છે. જુદા છે ને બરાબર, આપણે આત્મા ની વાત કરે ને, આત્મા જુદો છે અને આપણે જુદા છે. આ દેહ જેવો હોય બરાબર, લોહી બધાય કરું, સપના થી લોહી બધાય કરું, સપના થી લોહી બધાય કરું, અસરો થાય શરીર પર. એટલે આપનું સ્વપ્ન આવે તેની પણ એની અસર ખરી ને? દાદા નું સ્વપ્ન આવે એની અસર ખરી? એ દાદા ના અસર બહુ અસર તો કામ કાઢી નાખે ને. દાદા નું સ્વપ્ન આવે તો કામ કાઢી નાખે એ હિતકારી. તો અને એ સ્વપ્ન જુદી જાત નું છે. એ કેવું હોય છે દાદા? જુદી જાત નું, જુદી જાત ના રોગ કાઢી નાખે, મન ના રોગ, બીજા રોગ બધા કાઢી નાખે. સ્વપ્ન બધા ઘણી જગ્યાએ આવે, બહુ જગ્યાએ આવે. દાદા નું સપનું આવે તો શું કામ? માનસિક રોગો બધા કઈ નાખે, મનના બધા મનમાં ભરેલા રોગો ભરાય ને, એમાં નિશ્ચય નિશ્ચય હિસ્સો રહે, મોડા પડી જાય બધા. ના, એક વસ્તુ ખરી દાદા, કે સ્વપ્ન હોય આવતા હોય એમ છતાં ઊંઘ નો તો અનુભવ થતો જ હોય, આરામ માં તો હોય, થાક ના લાગે. પણ આપ જે કહો છો કે દેહ ભળેલો હોય, કે દેહ ભળેલો હોય એમાં સ્વપ્ન માં દેહ ભળેલો હોય ના, ભરેલો ના ભાઈ હોય સીધો. કારણ દેહ નું ભાઈ, આ દેહ નું ભાઈ એ જ નહીં, એમાં આતર થી કાલે જ નહીં, લેવા દેવા વગર નું કેવી રીતે ગણાય દીખાય? સપનું આવે તેમાં આ તટસ્થ ચિંતા થી દેહ ઘટી જાય, વધારે ઘટી જાય. એટલે આ સપના ને અસર થાય. કોણ છે ભાઈ પૂછો બોલો, તારા ભાઈ પૂછે છે અમને બધા દાદા ના સ્વપ્ન આવે એટલે એ માલિકી રહ્યો કેવો? ના દાદા છે, દાદા છે તો હજી સિગ્મતે એનું કામ કર્યા કરે છે. આ પેલા સપના ના સપના બે છે, પેલા સપનો કામનું પરિણામ છે અને આ સપના તો દાદા ને હાજરી જ લઈ ગયા. જો ને તમે અમેરિકા જતા વિધિ વિધિ કરાઈ ગયા હતા પેલા મારા દાદા ને સ્વપ્ન બહુ આવે છે તો એના માટે શું કરવું? બોલાય લે નહી પકડી એ બંધ કરવા આવે તો શું કરવું? માલ નીકળી જાય છે, ઓછો થાય છે. એક ભાઈ પૂછે છે કે નિધિ ધ્યાસન અને સ્વપ્ન, નિધિ ધ્યાસન અને સ્વપ્ન એ બે માં ફેર છો? કોનો પ્રશ્ન? નાયક છે તમારે સંપૂર્ણ જાગૃત કરી દે. નિધિ જાગૃત માં તો સંપૂર્ણ જાગૃત હોય. કે આત્મા નિર્વાણ પામે ત્યારે પ્રકાશ પામે. એમ કે છે કે આજે આપે કહ્યું કે આત્મા જયારે નિર્વાણ પામે છે ત્યારે પ્રકાશ બધે પામે છે, પ્રકાશ બધે ફેલાય છે, બ્રહ્માંડ નો પ્રકાશ ફેલાઈ જાય. આ દેહ માં નીકળો પ્રકાશ કે તરતા ખાસ બ્રહ્માંડ માં ફેલી જાય. ભાજન પ્રમાણે જેટલું ભાજન મોટું હોય ને એ બધે ફેલાય, ભાજપા ના ફેલાય. લોકો ને આવરણ વાળા એના ફેલાય, અમને આવરણ નહીં ને એટલે બધે ફેલી જાય પ્રકાશ. જે નિર્વાણ પ્રકાશ એટલે તેવું કાય દેવ જીવ કહીએ છે તે પ્રકાશ એટલે તેવું કાય જીવ કે છે એ તો જીવડ કહેવાય. એ પ્રકાશ એ પ્રકાશ ને આ સૂર્યનારાયણ પ્રકાશ એ હોય ને એ પ્રકાશ આખું બ્રહ્માંડ નું પ્રકાશ ચલાય, આખા બ્રહ્માંડ જીવો પર શાંતિ રહે, પ્રકાશ કરે પ્રકાશ જશે. પ્રકાશ એટલે હું ના કહો છો, અરૂપી છે આરોપી એટલે કઈ દ્રષ્ટિએ કે આ ઇન્દ્રિય દ્રષ્ટિ અતિન્દ્રિય દ્રષ્ટિ પોતે દેખાય. હા, ઇન્દ્રિય દ્રષ્ટિ એટલે આત્મા સ્વભાવ પ્રકાશ છે એ બધું પૂછવાનું છે. એ પ્રકાશ પોતાનો પણ પ્રકાશ કરે અને બીજા જે ચીજો એ બધા પ્રકાશ કરે, જાણે બધાને જાણે, પોતાને જાણે બીજાને જાણે. પછી આ પ્રકાર છે તે ઇન્દ્રિયો દેખાય છે ને, આ હસ્તુ હોય ને ભટ્ટી હસ્તી દેખાય છે જેવું હતું. એમાં જે આ એકદમ નહીં માવું પડે, લાલ લીલા ગાગા આવે છે તે બધા જીવો બધા. પછી બધું પૂછવાનું પછી બીજું આત્મા મુક્તિ પામે ત્યાં છેલ્લા લેનાર એ કરે બરોબર છે. આ જે દેહ મુક્તિ પામ્યો તે દેહ જેવડો હોય એવો, જે કાળે જે દેહ પામ્યો, કોઈ કાળે તો બહુ ઊંચા દેહ હોય છે તો એમાં વન થર્ડ રહે, અને નીચો દેહ હોય તો વન થર્ડ રહે. સમજ ગયું ને, અમાર જે આકાશ નો ભાગ નીકળી જાય, શું થાય શરીરમાં જે આકાશ નો ભાગ છે બધું નીકળી જાય. પછી આવું જ દેખાય, બે પગ પોળા કરી મૂકે એના જેવું દેખાય. તો અવગાના એટલા જગ્યા રોકવાનું, આકાશમાં જગ્યા રોકવાની તે અવગાના નીકળી જાય. શું આકાશમાં જગ્યા રોકે તો બધી અવગાહ ના કહેવાય. શું અત્યારે રોકે ને, અત્યારે ગુજરાત હાથે જઈને રોકે ને, છબી છબી છે. પછી સીધો પ્રશ્ન વ્યવસ્થિત શબ્દ પ્રયોગ કે થિયરી ઓફ કર્મ નો છે ના, કર્મ ની અને વ્યવસ્થિત લેવા જાય, વ્યવસ્થિત સુધી તદ્દન વસ્તુ સુધી શું ભિન્નતા છે. વ્યવસ્થિત તો વિસર્જન એકલું જ કરે છે, વિસર્જન એકલું જ સર્જન થી કરું, વિસર્જન એકલું જ કરે છે. એટલે એ વસ્તુ લોકો બહારના લોકો માં ખાય, કારણ કે સર્જન કરતું હોય તો વ્યવસ્થિત સર્જન તો પોતે અહંકાર જીવતો છે તો હવે શું સુનો શું કર્યા કરે, શું કરે. પણ આ તો આપણે અહીંયા આગળ જ્ઞાન મળ્યા પછી એની વિસર્જન ની શક્તિ આપી, વિસર્જન નહીં વ્યવસ્થિત એટલે વિસર્જન શક્તિ ધરાવતા કેવું કર્મ થિયરી થી આમાં ભેદ કેટલો છે, કર્મ ની થિયરી અને આમાં ભેદ કેટલો. આ કર્મ થિયરી છે સર્જન અને વિસર્જન બંને કરે, કર્મ થિયરી એટલે બે બધું બધું બધું આવી જાય પણ ગોટાવ્યું હોય બોલો ખબર ના પડે આપણને. અને આ વ્યવસ્થિત ખબર પડે કે આ ભગવત વ્યવસ્થિત આવા એક ચિંતા કરવા જેવું નહીં. તો અને કર્મ થિયરી પણ ઘણી બધું થશે શું નહીં, શું થશે શું નહીં, કર્મ બધું ગોટાવ્યું કહેવાય, ગોટાવ્યું વ્યવસ્થિત તમને ચિંતા ના કરે એક્ઝેક્ટ વ્યવસ્થિત છે. આ વ્યવસ્થિત વિસર્જન કરે છે, શું કરે કર્મ ને વિસર્જન કરે છે. જે આત્મા અરૂપી છે, અમૂર્ત છે, નિરંજન નિરાકાર છે, પછી અવગાહના વિશે શી રીતે? આત્મા અરૂપી છે, અમૂર્ત છે, નિરંજન નિરાકાર છે, તો પછી અવગાહના કેવી રીતે રોકી શકે? અવગાહના તો એ છે ને, નિર્વાણ થયા પછી, નિર્વાણ થયા પછી, નિર્વાણ થયા પછી પછી નહીં અવગાહના, પછી અવગાહના જરૂર છે. જૈન શાસ્ત્ર માં એમ લખ્યું છે કે નિર્વાણ થયા પછી એની અવગાહના રહેશે, એક તૃતીયાંશ પ્રમાણ. શું કે છે જૈન શાસ્ત્ર માં એવું લખ્યું છે? નિર્વાણ થયા પછી 1/3 એની અવગાહના રહે છે ત્યાં. અવગાહના એટલે શું કે આ દેહ હોય તો આ આકાશમાંથી આટલો ભાગ ની અવગાહના થઈ, પછી અવગાહના અનવગાહ કહેવાય છે. શું કહેવાય? અનઅવગાહ. એટલે સમજાવવા માટે બોલી લખેલું હોય એટલે સમજવા ભૂલ થાય. જો એ તૃતીયાંશ જયારે પ્રમાણ બતાવે, એમ કે છે કે તો પછી આ શાસ્ત્રો માં આવું બતાવવાની જરૂર છે? આ તો ભૂતકાળ બતાવ્યું, વાત કરે ને તો અમારી મતલબ નહીં આવતું, તો શાસ્ત્ર ની વાત દાદુ અત્યારે ના એટલે નાની કુલ ફોડ પાડી રહ્યા. પ્રમાણ આકાર ને બદલે હજુ સમજાતું નથી, બરોબર સમજાવો. કારણ કે અનેક દરેક સિદ્ધો ની અવગાહના હોય તો અનેક સિદ્ધો ની જો અવગાહના હોય તો અનેક સિદ્ધો થઈ ગયા છે. તો શું છે અવગાહના? જુદી અવગાહ હોય નઈ, અવગાહના તો બધા આત્માના અવગાહના મોટો પડે તબી પડે એને પ્રકાર છે. તો 1/3 જે રોકાય છે એ શું છે? મોટા મોટા આચાર્ય ના હતા, જયારે કહું ને અનાવગાહક શક્તિ આ શક્તિ જતા એ જ.